అహం సూర్య హూ చంద్రుడు హూ సూర్య హూ ఆ జగత్ అంటే ఈ ఆత్మ ఏ బ్రహ్మోపదేశ తత్వమతి అహం బ్రహ్మాస్మి જે સાધના છે વેદાંતની તેનો પણ મુખ્ય તાત્પર્ય એ છે કે બ્રહ્મ થી આપણે આપણો અભેદ બોધને કેળવીએ પણ એ અભેદ બોધ કેળવવાનો મતલબ એ નથી કે ત્યાં જો ઉપનિષદના વચન ઉપર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે ત્યાં ચોખ્ખું કહ્યું છે અહમ બ્રહ્મ અસ્મિ ન તો અહમ બ્રહ્મ અસ્મિ વાતમાં ઘણો અંતર પડી ગયો તત્વ અતિ કે છે તત્વ અસ્તિ નથી કરો અંતર શું પડ્યું કેમ કે દરેક પશુ ઘોડો નથી પશુ તો ઘોડો એ છે પશુ ગાય પણ હોઈ શકે પશુ હાથી પણ હોઈ શકે પશુ બકરી પણ હોઈ શકે પશુ તો બધો જ હોઈ શકે પણ તું દરેક ઘોડો ગાય નથી થઈ શકતો ઘોડો હાથી નથી થઈ શકતો બકરી ઘોડો નથી થઈ શકતી બકરીની ઘોડાની બધાની સીમાઓ છે અને તે અસીમ છે જે બ્રહ્મ ઉપદેશની ઉપનિષદની ચિંતન પ્રણાલી હતી વેદાંતની શુદ્ધ એમાં એમ કહેવું કહેવામાં આવ્યું છું કે તું બ્રહ્મ છે એમ નથી કહેવામાં આવ્યું છું કે બ્રહ્મ તું છે વાતમાં ઘણો અંતર પડી ગયો તત્વ અતિ અતિ કરો અતિ એ ક્રિયાપદ સંસ્કૃતમાં જે સામે જેને આપણે કહી રહ્યા હોય તેને સંબોધીને કહેવાય છે બ્રહ્મને એમ નથી કહેવાતો કે બ્રહ્મ તું છે શા માટે નથી કહેવાતો કેમ કે બ્રહ્મ તો તું નથી બ્રહ્મ તો બધું છે સર્વમ કલોઇદમ બ્રહ્મ તત્વમસી એ પણ સાચું અહમ બ્રહ્માસ્મી એ પણ સાચું ઇદમ સર્વમ યદયમાત્મા એ પણ સાચું બધું જ બ્રહ્મ છે કેવલ તું જ બ્રહ્મ નથી કેવલ હું જ બ્રહ્મ નથી બધું જ બ્રહ્મ છે એટલે બ્રહ્મ બોધની કાંઈક એક વિશિષ્ટતા છે તે વિશિષ્ટતા અહમ બ્રહ્માસ્મી કહેવાથી વ્યક્ત નથી થતી અહમ બ્રહ્માસ્મી કહેવાથી વ્યક્ત થાય છે જેમ ઘરમાં બાળક હોય બાળકને ઘણું ગમતું હોય પોતાના પિતાની બધી વસ્તુઓને વાપરવાની અમારે ત્યાં પદમાં આપણે ત્યાં પદમાં આવે છે કે ઠાકોરજી નંદરાયજીના જૂતા પહેરીને ઘરમાં ઘૂસી આવે બાળકને ગમે એવું બધું પોતાના બાપાનું ગબડો પહેરી લે પોતાની ટોપી પહેરી લે કે ચડી લઈ લે હાથમાં કે જૂતો પહેરી લે કોઈ વખતે પોતાની બાને પડકારે કરો મેં એવો બાળક જોયો કે પોતાની બાને પડકાર જતો કેમ એટલે આજનો બાપુજી પણ એ બધી બાળ સુલભ ચેષ્ટાઓમાં એક આનંદ રહેશે અને એની સીમા છે તે સીમામાં એનું સૌંદર્ય રહેલું છે મોટો થયા પછી જો ખરેખર એમ કે તો પંચાયત સાહેબ તમારો મોટો છે ધારો કે આપણે ત્યાં કોઈ મેજર બાળક થઈ જાય અને ઓફિસમાં પિતાની ચેર ઉપર જઈને બેસી જાય ચેર આપી હોય બેસવાની નોખી અને બેસી જાય ને ઓર્ડર આપવા માંડે અરે ભાઈ હજી તને સોંપ્યું તો નથી ને કામ સોંપી દઉં પછી તું ઓર્ડર આપજે તું મને પણ ઓર્ડર આપે પેલે અત્યારે હું બોલ છું એ ન બોલાય ત્યારે એવા બાળક ને કેવું પડે કાલથી ઓફિસમાં નહીં આવતો એટલે એને પુનર્મુષિકો ભ્રો કેવું પડે હજી તું ત્યાં ત્યાં છે એ બ્રહ્મતા તારામાં નથી કેળવી શકાતી તું એમ વિચાર છે કે હું ભગવાન છું પણ અંતે કોઈ તને પૂછશે આવીને ખરેખર તમે કૃતિ રચના કરી તો તમે કબૂલ કરવું પડશે કે કોઈને કહેતા નહીં કરી મેં છે શા માટે ભગવાન બધાની વચ્ચે કહે મય સર્વમ મય સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણા જતો હમસ્તુ કોંતે પ્રભાસ શા માટે ભગવાન અર્જુનને કેમ નથી કહેતા કે કોઈને કહેતો નહીં સ્થાનમાં નહીં કરી દે કૃતિની રચના કે છે તું આ વાતની કબૂલ નહીં કરો શા માટે ભગવાન એ વીકનેસ નથી લાગતી કેમ કે ભગવાન એ કઈ અદ્વૈતની ઉપાસના નથી કરી ભગવાન કઈ અદ્વૈતની સાધના કરવા નથી બેઠા કે અહમ બ્રહ્માસ્મિ કૃષ્ણ બ્રહ્મ છે તેથી કહી રહ્યો છે કે હું બ્રહ્મ છું અને આપણને બ્રહ્મ તરીકેની ઉપાસના કરવાની છે એ બ્રહ્મની ઉપાસનાનો લાભ છે શાસ્ત્ર સિદ્ધ ઉપાસનાઓ છે તે રીતે ઉપાસના કરવી જોઈએ ત્યાં કહેવામાં આવ્યું છે બ્રહ્મની તો વાત દૂર રહી, ઉષાવા અશક્ય ઉપાસનામાં ઘણી બધી વાતો સમજાવવામાં આવે છે. ત્યાં એક ટૂંક સમજાવવામાં આવે છે કે આજે ઉષા છે એના ઉપર તમે અશ્વના શિરની ભાવના કરો. ત્યાં ઉપાસના માર્ગમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૃક્ષમાં ભગવાનની ભાવના કરો, અક્ષીમાં ભગવાન, નેત્રમાં ભગવાનની ભાવના કરો, પ્રાણમાં ભગવાનની ભાવના કરો. ભાવના એટલે શું? જેમ યોગમાં એક વિવેચના થાય છે આહતનાદ અને અનાહતનાદની, આપણે ઘણી બધી બોલીએ જે કાંઈ શબ્દો પ્રકટ થતા હોય તે આહતનાદ છે, પણ એક અનાહતનાદ અંદર ચાલી રહ્યો. ચૂપ થઈ જાઓ, એકદમ આત્મકેન્દ્રિત થાવ, કોઈક વખતે અનાહતનાદ સંભળાશે. અનાહતનાદ અવ્યક્ત છે અને એમાં આકૃતિ નથી પડતી. અનાહતનાદની વિશેષતા છે એ સર્વરૂપ થઈ શકે, આહતનાદની વિશેષતા નથી. જો તમે અષ્ટાક્ષર જપતા હશો તો તમારા મોઢાથી પંચાક્ષર નહીં નીકળે, પંચાક્ષર જપતા હશો તો તમારા મોઢાથી અષ્ટાક્ષર નહીં નીકળે. આહતનાદની અમુક સીમા હોય છે, અનાહતનાદ એવો છે એમાં દરેક કાંઈ પણ થઈ શકે છે. તમે કોઈ વખતે પાંચના એક એક ગતિ અને એટલે જે લઈએ છીએ અને છોડીએ છીએ એમાં તમે સોહમની ભાવના કરશો તો તમને સોહમ સંભળાશે. અંદર શ્રી કૃષ્ણ શરણમની ભાવના કરશો તો શ્રી કૃષ્ણ શરણમ સંભળાશે. પૂરી એક્સટેન્ટ કે તમે કોઈ વખતે એમ સમજશો કે કાંઈ માતળની વાત બાકી રહી છે તો ભગવાનની મોડીએ તમને સંભળાશે. અનાર્થના કેમ કે અવ્યાકૃત છે, અવ્યાકૃત છે તો કોઈ પણ નામરૂપમાં તેનું વ્યાકરણ થઈ શકે છે અને એ નામરૂપનું વ્યાકરણ મિથ્યા નથી. કેટલાક લોકો એમ સમજે કે આ રીતે આપણે કહીએ છીએ ભાવના લીધે જે આપ્યું તે બધું મિથ્યા, ભાવના થકી જે કાંઈ પણ થતું હોય તે બધું, ભાવ થકી જે કાંઈ થતું હોય તે બધું મિથ્યા અને જ્ઞાન થકી જે કાંઈ થતું હોય તે સત્ય. પણ એ વેદાંતની દ્રષ્ટિ નથી. વેદાંતની દ્રષ્ટિથી ભાવ થકી પણ જે કાંઈ થતું હોય તે પણ સત્ય છે. એક સામાન્ય ઉદાહરણ તમને આપું કે ભાવ થકી બોધ થકી આપણને દરેક વ્યક્તિ વ્યક્તિ છે, નથી કોઈ ગુરુ, નથી કોઈ શિષ્ય. પણ કોઈકના પ્રત્યે આપણે એમ રાખીએ કે ના આ મારો ગુરુ, એના કપાળ ઉપર કોઈ ટ્રેડમાર્ક નથી લખેલું કે ગુરુ, ત્યાં કોઈના કપાળ ઉપર કશું લખેલું નથી. પણ આપણે ભાવ સ્થાપિત કર્યો કે આ ગુરુ તો તે ગુરુ. આપણે જો ભાવ ખંડિત કરી દઈશું તે રીતે ગુરુ નહીં રહી જાય. આપણે કોઈનામાં ભાવ સ્થાપિત કર્યો કે આ મિત્ર તો મિત્ર, આપણે ભાવ ખંડિત કર્યો કે મિત્ર નથી તો મિત્ર નથી. ભાવનું સ્થાપન એ મિથ્યા છે એવું નથી. ભાવનું સ્થાપન ભાવિત હોવાથી આપણા હૃદયને અધીન છે અને હૃદયને અધીન છે એ બધું મિથ્યા જ હોય. ગુરુ પણ મિથ્યા, શિષ્ય પણ મિથ્યા. અને એક ભાઈ મને કહેતા હતા કે પરમાત્મા અને કુટુંબમાં જે બાળક માનીને સેવા કરવામાં આવે છે તે મિથ્યા છે, દ્રષ્ટિ છે. જગત પિતા પરમાત્મા કેમ કહી શકે છે? ગુરુભાઈ જે બ્રહ્મ છે એ જગત પિતા પણ કહી શકે, જગત પિતા એ ન થઈ શકે. જેમ બાળક ન થઈ શકે પરમાત્મા, તેમ પરમાત્મા પિતા એ ન થઈ શકે. કેમ કે પિતા એને ગણવો એ પણ તો એક ભાવક છે ને આપણો. આજે તમે પિતા નહીં ગણો, પરમેશ્વર કહેશો અને તે પરમેશ્વર પણ એક ભાવ. શા માટે ભાવ છે? કેમ કે દુનિયામાં કોઈક માલિક છે તેથી બ્રહ્માંડનો કોઈક માલિક હોવો જોઈએ. આજે દુનિયામાં પ્રેસિડેન્ટ આવી ગયા તો આપણને જગત પ્રેસિડેન્ટ કહેવો જોઈએ, જગદીશ્વરનો કહેવો જોઈએ. પણ આપણને એમ લાગે છે કે આ જગદીશ્વર હોવું સાચું અને એને બાળક ગણવું મિથ્યા, એ આપણે પોતાની વાતને સમજી શકતા નથી કે આપણે શું કહી રહ્યા છીએ. દરકલ શાસ્ત્રની દ્રષ્ટિએ છે. ત્યાં યુરોપમાં એક ઝેનોફેન કરીને મોટો દાર્શનિક થયો, એને કહ્યું હતું કે જો ઘોડાને ભગવાનની મૂર્તિ બનાવવામાં બનાવતા જો આવડતી હોય તો પરમાત્માની કલ્પના ઘોડા એક મોટા ઘોડાની જેમ કરતો. અને બધાને લાગ્યું કે આ બહુ મોટી વાત છે અને બહુ આકાશ્ય તર્ક છે. પણ ખરેખર વેદાંતની સરખામણીમાં આ તર્કને મૂકશો તો તમને લાગશે કે ના બહુ મોટી વાત નથી. ભગવાન ઘોડા આપણે તો એમ જ કહેશું, ખરેખર ઘોડાને પરમાત્માની ઉપાસના એક પરમ અશ્વ તરીકે કરવી જોઈએ. ઉપનિષદમાં વેદમાં તમે દેખો ચોખ્ખું કહ્યું છે એકો અશ્વ ભગવાનની તત્વ નામ, કે અશ્વ સાત નામને ધારણ કરે છે એ ઘોડો એ થઈ શકે છે. અને આપણે ત્યાંના અવતાર એ બાબતના સાક્ષી છે કે પરમાત્મા અશ્વ રૂપે પણ અવતીર્ણ થાય છે ની તો આપણે કદાચ આપણી મર્યાદાની દ્રષ્ટિમાં એને સારું પ્રાણી ગણતા હતો, પણ જેને આપણે સારું પ્રાણી નથી ગણતા પરમાત્મા એ વરા રૂપે પણ અવતીર્ણ થઈ શકે છે. વરા એટલે જો ગુજરાતીમાં મારે કહેવું હોય તો ડુંગર કેવું છે બોલતા તમે અથવા પણ પરમાત્મા દરેક રૂપ ધારણ કરી શકે છે. કેમ કે વરાહ અને અશ્વનો જે ભેદ છે તે આપણો છે, પરમાત્માનો નથી. પરમાત્મામાં દરેક વસ્તુ સમાન છે. સમોહમ સર્વરૂપે છું નમે મારા માટે દરેક વસ્તુ સમ છે. આ વરાહ અને અશ્વનો ભેદ, ગાય અને ભેંસનો ભેદ, એક વખતે ગોળતે આંદોલન પણ કરવાનો મનમાં ચાલતો હતો. રિફ્લેક્ટ ન થતો હોય તો પડી તો રહ્યો છે પોષણ તદનુગ્રહ. ત્યાં ગાંધી જયંતિ કારણે કહ્યું છે કે અલાવા ઈદ કે મિલતી હૈ ઓર દિન ભી શરાબ ગદાએ પૂછે મહેખાના ના મુરાદ. જે મહેખાના એટલે ત્યાં બધી શરાબ વેચાતી હોય એટલે કે જે એક ગલીનો જે ભિખારી છે